سورہ قیامت سورہ نمبر 75 بسم اللہ الرحمن الرحیم اللہ نا نام تھی جے اٹلو رحمان چھے کہ جے تینے مانے چھے تینا اوپر دیا کرے چھے અને જે તેને નથી માનતો તેના ઉપર પણ તેની રહેમત પથરાયેલી છે તેની રહેમતે તેને ઘેરી લીધેલ છે કસમ ખાઉં છું કયામતના દિવસની ને કસમ ખાઉં છું ડંખ દેતા દિલની ગુનાહોથી ભરાઈને ડંખ દેતા માણસના નફ્સની શું ઇન્સાન એમ ધારે છે કે અમે તેના હાડકા ભેગા નહીં કરીએ યાની કે કબરમાં સડી ગયા પછી તેના હાડકા શું અમે ભેગા નહીં કરીએ અલબત્ત અમે તે ઉપર કાબુ રાખીએ છીએ કાબુ ધરાવીએ છીએ કે તેની આંગળીઓના ટેરવા પણ પાછા સરખા કરી દઈએ આંગળીઓના ટેરવા જેમ પાછા પહેલા હતા તેમ કરી શકીએ પણ વાત આ છે કે માણસ ચાહે છે કે ભવિષ્યમાં બનનારા બનાવો આવનારા દિવસોમાં થનારી બાબતો પણ જુઠલાવે પૂછે છે કે કયામતનો દિવસ ક્યારે આવશે ને પછી જ્યારે આંખો અંજાય જશે અને ચાંદ ને ગ્રહણ લાગી જશે ને સૂરજ તથા ચાંદ ભેગા કરી દેવામાં આવશે તે દિવસે માણસ કહેશે કે હવે ભાગવાની જગ્યા ક્યાં છે ભાગી છૂટવાનો રસ્તો ક્યાં છે ખાતરીથી જાણો કે કોઈ આશરાની જગ્યા નહીં હોય કોઈ પનાહનું ઠેકાણું નહીં હોય તે દિવસે આશરા લેવાની જગ્યા તો સિર્ફ તારા પાલનહારની પાસે જ હશે તે દિવસે માણસને તે સર્વે કાંઈ જણાવવામાં આવશે તે બધું જણાવી દેવામાં આવશે કે જે તેણે અગાઉ મોકલ્યું જેવા અમાલ તેણે મોકલ્યા અને પોતાની પાછળ મૂક્યું હશે તે પણ યાની કે બીજાઓને સ્વીકાર કરવા માટે બીજાઓ તેને સ્વીકાર કરે એ માટે જે સારા અમાલની નિશાનીઓ તેણે મૂકી હશે તે બ બલકે માણસ ખુદ પોતે પોતાની સાબિતી હશે. પછી ભલે ને તે પોતાના બહાના રજૂ કર્યા કરે, યાની કે પોતાએ જે ગુનાહ કર્યા છે તેના બહાના રજૂ કર્યા કરે. એ રસૂલ, તું તારી જીભ તે વહીની સામે એવા મકસદથી ન હલાવ કે જેથી તેને જલ્દીથી પૂરી કરી લે, આટોપી લે. બેશક તેનું ભેગું કરવું અને તેનું પડાવવું અમારા માથે છે. પછી જ્યારે અમે તેને પડાવી રહીએ, પડાવી ચૂકીએ, ત્યારે તે વાચનનું મુજબ કરજે, વાચનનું સ્વીકાર કરજે. પછી તેનું સમજાવી દેવું પણ અમારા માથે છે. હરગિજ નહીં, બહાનું નકામું છે. વાત આ છે કે તમો લોકો એક પળમાં નાશ થનારી દુનિયાના ચાહનારા છો, જલ્દી ખતમ થઈ જનારી સંસારના ચાહનારા છો, અને આખિરતને છોડી બેસો છો. તે દિવસે કેટલાક ચહેરા તો ચમકતા હશે, પોતાના પાલનહારની તરફ એકી નજરે જોતા હશે, યાની કે પોતાના પાલનહારની નેમતો તરફ આંખ ખોલેલી રીતે એકી નજરે જોતા હશે. ને કેટલાક ચહેરા તે દિવસે ગમમાં ડૂબેલા હશે, ભાંગેલા હશે, ને એવું ગુમાન કરતા હશે કે પીઠ ભાંગી નાખનારી મુસીબત તેમના પર જ પડશે, કડ ભાંગી નાખે એવી મુસીબત તેમના ઉપર જ આવશે એવું ગુમાન કરશે. એટલું જ નહીં, બલકે જ્યારે શ્વાસ ગળા સુધી આવી પહોંચશે ને કહેવામાં આવશે કે કોઈ જાદુ કરનાર છે, કોઈ જંતર મંતર કરનાર છે. અને તે મરનારને ખાતરી થઈ જશે કે હવે અલગ પડી જવાનું, જુદા થઈ જવાનું આવવા લાગ્યું છે. અને મોતની સખ્તાઈથી પિંડલી ઉપર પિંડલી ચડી જશે. ફલા સદ્દક વલા તે દિવસે તારા પાલનહાર તરફ જ બધાને પાછું ફરવું થશે, બધાનું જાવું થશે. છતાં તેણે ન સચ્ચાઈને કબૂલ કરી અને નમાઝ પડી, બલકે જુઠલાવ્યા કર્યું અને મોઢું ફેરવ્યા કર્યું, યાનિ કે ઈમાનથી મોઢું ફેરવ્યા કર્યું. પછી તે પોતાના બાલ બચ્ચા તરફ હેકડાતો ગયો. અફસોસ છે તારા માટે, ફરી પણ અફસોસ છે, પછી પણ અફસોસ છે તારા માટે, ને ફરી પણ અફસોસ છે. શું માણસ એમ ધારે છે, એમ માને છે કે તેને વગર તપાસે, હિસાબ વગર અમસ તો આમ જ છોડી દેવામાં આવશે? શું તે મનીનું એક બિંદુ ન હતો, વીર્યનું એક ટપકું ન હતો, જે માના પેટમાં નાખવામાં આવ્યું હતું, પછી તે બાઝી ગયેલું લોહી બની ગયું? પછી તેણે તેનો ઘાટ ઘડ્યો, અલ્લાહે તેને ઘાટ ઘડીને આકાર આપ્યો, પછી તેને પૂરેપૂરો માણસ કરીને બનાવી આપ્યો, પછી તેમાં જ બે જાતો પેદા કરી, યાનિ કે નર અને માદા, મેલ અને ફિમેલ. તો શું અલ્લાહ આ ઉપર કાબુ રાખતો નથી કે મુર્દાને પાછો જીવતું કરે? યાનિ કે આટલું બધું કરી શકવા છતાં પણ, ઇન્સાનની સામે આ બધી વાત હોવા પણ છતાં પણ એમ તે માને છે કે અલ્લાહ મુર્દાને જીવન નહીં કરી શકે?